શ્રી નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ ચાર અધ્યાય 90 12 મહિનાના ચતુર્થી વ્રતોની વિધિ અને તેમનું મહાત્મય. સનાતનજી કહે છે, હે બ્રહ્મન સાંભળો, હવે હું તમને ચતુર્થીના વ્રત વિશે કહું છું જેમનું પાલન કરીને સ્ત્રી અને પુરુષ મનોવાંછિત કામનાઓને પ્રાપ્ત કરી લે છે. ચૈત્ર માસની ચતુર્થીના દિવસે વાસુદેવ સ્વરૂપ ગણેશજીની વિધિપૂર્વક પૂજા કરીને બ્રાહ્મણને સુવર્ણની દક્ષિણા આપવાથી મનુષ્ય સંપૂર્ણ દેવતાઓને વંદનીય થઈને ભગવાન વિષ્ણુના લોકમાં જાય છે. વૈશાખની ચતુર્થીએ શંકરસણ ગણેશની પૂજા કરીને વિધિજ્ઞ પુરુષ ગૃહસ્થ બ્રાહ્મણને શંખનું દાન કરે તો તે શંકરસણ લોકમાં જઈને અનેક કલ્પો સુધી આનંદનો અનુભવ કરે છે. જ્યેષ્ઠ મહિનાની ચતુર્થીએ પ્રદ્યુમન રૂપી ગણેશજીનું પૂજન કરીને બ્રાહ્મણોને ફળ મૂળનું દાન કરવાથી મનુષ્ય સ્વર્ગલોકને પ્રાપ્ત કરી લે છે. અષાઢની ચતુર્થીએ અનિરુદ્ધ સ્વરૂપ ગણેશજીનું પૂજન કરીને સંન્યાસીઓને તુંબડીનું દાન કરવાથી મનુષ્યને મનવાંછિત ફળ મળે છે. જ્યેષ્ઠની ચતુર્થીના દિવસે એક બીજું ઉત્તમ વ્રત હોય છે જેને સતીવ્રત કહે છે. આ વ્રતનું પાલન કરવાથી સ્ત્રી ગણેશ માતા પાર્વતીના લોકમાં જઈને તેમના તુલ્ય આનંદને પ્રાપ્ત કરે છે. એ જ પ્રમાણે આષાઢની ચતુર્થીએ એક અન્ય કલ્યાણકારી વ્રત કરવામાં આવે છે, કેમ કે તે તિથિ રથાંતર કલ્પનો પ્રથમ દિવસ છે. આ દિવસે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક પવિત્રતાથી વિધિપૂર્વક ગણેશજીની પૂજા કરીને દેવતાઓને માટે પણ દુર્લભ એવા ફળને પ્રાપ્ત કરી લે છે. હે મુને, શ્રાવણની ચતુર્થીના દિવસે ચંદ્રોદય થાય ત્યારે વિધિજ્ઞોમાં શ્રેષ્ઠ વિદ્વાન ગણેશજીને અર્ધ્ય આપવો જોઈએ. તે સમયે ગણેશજીના સ્વરૂપનું ધ્યાન કરવું જોઈએ. ત્યાર પછી આહવાન વગેરે સંપૂર્ણ ઉપચારો દ્વારા તેમનું પૂજન કરીને લાડુનું નૈવેદ્ય અર્પણ કરવું જોઈએ, જે ગણેશજીને અતિ પ્રિય છે. આ પ્રમાણે વ્રત પૂર્ણ કરીને સ્વયં પણ પ્રસાદ રૂપે લાડુ ખાઈને પુનઃ રાત્રે ગણેશજીનું પૂજન કરીને જમીન પર જ શયન કરે. આ વ્રતના પ્રભાવથી જ ત્યાં લોકમાં મનોવાંછિત કામનાઓને પ્રાપ્ત કરી લે છે અને પરલોકમાં ગણેશજીના પદને પ્રાપ્ત થાય છે. ત્રણેય લોકમાં આની તુલનામાં અન્ય કોઈ વ્રત નથી. ત્યાર પછી ભાદ્રપદ કૃષ્ણ ચતુર્થીના દિવસે બહુલા ગણેશનું ગંધ પુષ્પ માળા અને દુર્વા વગેરેથી વિધિપૂર્વક પૂજન કરવું જોઈએ. ત્યારબાદ પરિક્રમા કરીને સામર્થ્ય હોય તો દાન આપવું, દાન આપવાનું સામર્થ્ય ન હોય તો આ બહુલા ગણેશને નમસ્કાર કરીને વિસર્જન કરવું. આ જ પ્રમાણે 5, 10 અથવા 16 વર્ષો સુધી આ વ્રત કરીને પછી ઉદ્યાપન કરવું. ઉદ્યાપન સમયે દુધાળ ગાયનું દાન કરવું જોઈએ. આ વ્રતના પ્રભાવથી મનુષ્ય મનવાંછિત ભોગોનો ઉપભોગ કરીને દેવતાઓ દ્વારા પૂજિત થઈને ગોલોક ધામમાં જાય છે. ભાદ્રપદ શુક્લ ચતુર્થીના દિવસે સિદ્ધિવિનાયક વ્રતનું પાલન કરવું. એમાં આહવાન વગેરે બધા ઉપચારો દ્વારા ગણપતિની પૂજા કરવી જોઈએ. પ્રથમ એકાગ્ર ચિત્તે સિદ્ધિવિનાયકનું ધ્યાન કરવું. તેમને એક દાંત છે, કાન સુપડા જેવા છે, મુખ હાથીના મુખ જેવું છે, તેઓ ચતુર્ભુજ છે. તેમણે હાથોમાં પાસ અંકુશ ધારણ કરેલા છે. તેમની અંગકાંતિ તપાવેલા સુવર્ણ જેવી દીદીપ્યમાન છે. તેમના 21 નામ લઈને તેમને ભક્તિપૂર્વક 21 પાંદડા સમર્પિત કરવા. હવે તે નામોનું શ્રવણ કરો. સુમુખાય નમઃ કહીને સમીપત્ર, ગણાધીશાય નમઃથી ભૃંગરાજનું પાન, ઉમાપુત્રાય નમઃથી બિલીપત્ર, ગજમુખાય નમઃથી દુર્વાદળ, લંબોદરાય નમઃથી બોરનું પાન, હરસુનવે નમઃથી ધતુરાનું પાન, સુરપકર્ણાય નમઃથી તુલસીદળ, વક્રતુંડાય નમઃથી સિમળાનું પાન, ગુહાગ્રજાય નમઃથી અપામાર્ગનું પાન, એકદંતાય નમઃથી ભટકટૈયા એક કાંટાવાળો છોડનું પાન, હેરંબાય નમઃથી સિંદુર એક લાલ ફૂલવાળો છોડનું પાન, ચતુર્હોત્રે નમઃથી તેજપાતનું અને સર્વેશ્વરાય નમઃથી અગસ્ત્યનું પાન ચડાવવું. અહીં 21 નામોથી 21 પાન અર્પણ કરવાની વાત લખીને માત્ર 13 નામોનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સંગ્રહ ગ્રંથોમાં ઉપયુક્ત નામો સિવાય 8 નામ અને 8 પ્રકારના પાંદડાનો નિર્દેશ આ પ્રમાણે કરવામાં આવ્યો છે. વિકટાય નમઃથી કરણનું પાન, ઇબતુંડાય નમઃથી અસ્માત્પત્ર, વિનાયકાય નમઃથી આંકડાનું પાન, કપિલાય નમઃથી અર્જુન વૃક્ષના પાન, વટવે નમઃથી દેવદાસનું પાન, બાલચંદ્રાય નમઃથી મરુઆનું પાન, સુરુગ્રજાય નમઃથી ગાંધારીપત્ર અને સિદ્ધિ વિના યકાય નમઃથી કેતકી પત્ર અર્પણ કરવું. આ કાર્ય ગણેશજીની પ્રસન્નતા વધારનારું છે, પ્રસન્નતાને વધારનારું છે. ત્યાર પછી બે દુર્વાદળ લઈને ગંધ પુષ્પ અને અક્ષત સાથે ગણેશ પર ચડાવવા. આ પ્રમાણે પૂજા કરીને ભક્તિપૂર્વક નૈવેદ્યમાં 5 લાડુ અર્પણ કરવા, પછી આચમન કરાવીને નમસ્કાર અને પ્રાર્થના કરી વિસર્જન કરવું. હે મુને, બધી સામગ્રીઓ સહિત ગણેશજીની સોનાની પ્રતિમા આચાર્યને અર્પિત કરવી અને બ્રાહ્મણને દક્ષિણા આપવી. હે નારદ, આ પ્રમાણે 5 વર્ષો સુધી ભક્તિ સાથે ગણેશજીની પૂજા અને ઉપાસના કરનાર પુરુષ આ લોક અને પરલોકના શુભ ભોગોને પ્રાપ્ત કરી લે છે. આ ચતુર્થીની રાત્રે કદી ચંદ્રમાના દર્શન કરવા નહીં. જે જુએ છે તેને વ્યર્થ કલંક પ્રાપ્ત થાય છે. જો ચંદ્રમા દેખાઈ જાય તો તેના દોષની શાંતિને માટે આ પુરાણના મંત્રનો પાઠ કરો. સિંહ પ્રસે નમ વધિત સિંહો જાંબવતા હત સુકુમારક મા રોદ સ્તવ યેસ સેમંતકમ સેમંતક. નારદ પુરાણ પૂર્વ ભાગ 113 અધ્યાયનો 39મો શ્લોક. અર્થાત સિંહે પ્રસન્નને માર્યો અને સિંહને જામવાને મારી નાખ્યો. સિંહે પ્રસન્નને માર્યો અને સિંહને જામવાને મારી નાખ્યો. સુકુમાર બાલક, તું રડીશ નહીં, આ શમંતક મણી હવે તારો જ છે. આશ્વિન શુક્લ ચતુર્થીએ પુરુષ સૂક્ત દ્વારા 16 ઉપચારથી કપરદિશ વિનાયકનું પૂજન કરવું. કાર્તિક કૃષ્ણ ચતુર્થીએ કર્કા ચતુર્થી કરવા ચોથનું વ્રત હોય છે. આ વ્રત માત્ર સ્ત્રીઓનો જ અધિકાર છે, તેથી તેનું વિધાન કહ્યું છે. સ્ત્રીને સ્નાન કરીને વસ્ત્રાભૂષણથી વિભૂષિત થઈને શ્રી ગણેશજીની પૂજા કરવી, તેમના આગળ પકવાનથી ભરેલા 10 કરવા, એટલે કે નાચવાવાળા લોટા મૂકવાને ભક્તિપૂર્વક પવિત્ર ચિત્તે તે લોટા દેવાધિદેવ ગણેશજીને સમર્પિત કરી દેવા. સમર્પણ કરતાં કહેવું જોઈએ કે ભગવાન કપરદી ગણેશ, મારા પર પ્રસન્ન થાઓ. ત્યાર પછી સૌભાગ્યવતી સ્ત્રીઓ અને બ્રાહ્મણોને ઈચ્છાનુસાર આદરપૂર્વક તે કરવા વહેંચી દેવા. ત્યાર પછી રાત્રે ચંદ્રોદય થાય ત્યારે ચંદ્રમાને વિધિપૂર્વક અર્ધ આપવો. વ્રતની પૂર્તિને માટે સ્વયં પણ મિષ્ટાન ભોજન કરે. આ વ્રત 16 અથવા 12 વર્ષ કરીને સ્ત્રીને તેનું ઉદ્યાપન કરવું. ત્યાર પછી તે આ વ્રત મૂકી દે અથવા તે સૌભાગ્યની કામનાથી સ્વેચ્છાપૂર્વક આજીવન આ વ્રત કરે, કેમ કે સ્ત્રીઓ માટે આ વ્રત જેવું સૌભાગ્યપ્રદ વ્રત ત્રણેય લોકમાં બીજું કોઈ નથી. મુનીશ્વર, માર્ગશીર શુક્લ ચતુર્થીથી લઈને 1 વર્ષ સુધીનો સમય દરેક ચતુર્થી એક ભોગતા રહીને પસાર કરે અને બીજા વર્ષે આ તિથિએ માત્ર રાત્રે 1 વાર ભોજન કરે. ત્રીજા વર્ષમાં દરેક ચતુર્થીએ અયાચિત માગ્યા વિના મળેલા અન્ન 1 વાર ખાઈને રહેવું અને ચોથા વર્ષે આ તિથિએ ઉપવાસ કરવો. આ પ્રમાણે વિધિપૂર્વક વ્રતનું પાલન કરતા રહીને ક્રમશઃ 4 વર્ષ પૂરા કરીને અંતમાં વ્રત સ્નાન કરવું. તે સમયે મહાવ્રતી માનવ સોનાની ગણેશની મૂર્તિ બનાવડાવે. જો અસમર્થ હોય તો હળદરના ચૂર્ણની ગણેશ પ્રતિમા બનાવી અને પછી વિવિધ રંગોથી ધરતી પર સુંદર કમળ બનાવીને તેની ઉપર કળશ સ્થાપિત કરે. કળશ ઉપર તાંબાનું પાત્ર મૂકવું. તે પાત્ર સફેદ ચોખાથી ભરી દેવું. ચોખાની ઉપર વસ્ત્રથી આચ્છાદિત ગણેશને પધરાવે. ત્યાર પછી ગંધ વગેરે સામગ્રીઓ દ્વારા તેમની પૂજા કરે. પછી ગણેશજી પ્રસન્ન થાય એવા ઉદ્દેશથી લાડુનું નૈવેદ્ય અર્પણ કરે. રાત્રિના સમયે ગીત વાદ્ય અને પુરાણ કથા વગેરે દ્વારા જાગરણ કરવું. પછી નિર્મળ પ્રભાત થતાં સ્નાન કરીને તલ, ચોખા, જવ, પીળા, સરસવ, ઘી અને ખાંડ મિશ્રિત હવન સામગ્રીથી વિધિપૂર્વક હોમ કરે. ગણ, ગણાધીપ, કુષ્માંડ, ત્રિપુરાંતક, લંબોદર, એકદંત, રુક્મદ્રષ્ટ, વિઘ્નય, બ્રહ્મા, યમ, વરુણ, સોમ, સૂર્ય, હુતાસન, ગંધમાદિ તથા પરમેષ્ટિ આ 16 નામો દ્વારા પ્રત્યેકના આદિમાં પ્રણવ, ઓમ અને અંતમાં નમઃ પદ બોલીને અગ્નિમાં 1-1 આહુતિ આપે. ત્યાર પછી વક્રતુંડાય હુમ આ મંત્ર દ્વારા 108 આહુતિ આપે, દિક્પાલોની પૂજા કરીને 24 બ્રાહ્મણોને લાડુ અને ખીરનું ભોજન કરાવે, ત્યાર પછી આચાર્યને દક્ષિણા સહિત વાંસળા સહિત ગાયનું દાન કરે તથા બીજા બ્રાહ્મણોને યથાશક્તિ દક્ષિણા આપે, પછી પ્રણામ અને પરિક્રમા કરીને તે શ્રેષ્ઠ બ્રાહ્મણોને વિદાય કર્યા પછી સ્વયં પણ પ્રસન્ન ચિત્તે ભાઈ બંધુઓ સાથે ભોજન કરે, મનુષ્ય આ વ્રતનું પાલન કરીને ગણેશજીની કૃપાથી આ લોકમાં ઉત્તમ ભોગ ભોગવીને પરલોકમાં ભગવાન વિષ્ણુનું સાયુજ્ય પ્રાપ્ત કરે છે. હે નારદ, કેટલાક લોકો આનું નામ વરવ્રત કહે છે, એનું વિધાન પણ આવું જ છે અને ફળ પણ તેના જેવું જ છે. પોષ માસની ચતુર્થીએ ભક્તિપૂર્વક વિઘ્નેશ્વર ગણેશની પ્રાર્થના કરીને એક બ્રાહ્મણને લાડુનું ભોજન કરાવે અને દક્ષિણા આપે. હે મુને, આ પ્રમાણે કરવાથી વ્રતી પુરુષ ધન સંપત્તિનો ભાગી થાય છે. માઘ કૃષ્ણ ચતુર્થીએ સંકટ વ્રત હોય છે, તેમાં ઉપવાસનો સંકલ્પ કરીને વ્રતીએ સવારથી ચંદ્રોદય થાય ત્યાં સુધી નિયમપૂર્વક રહેવું જોઈએ. મનને વશમાં રાખવું, ચંદ્રોદય થાય ત્યારે માટીની ગણેશની મૂર્તિ બનાવીને તેને ચોકી પર પધરાવી ગણેશજીની સાથે તેમના આયુધો અને વાહન પણ હોવું જોઈએ. મૂર્તિમાં ગણેશજીનું આહ્વાન કરીને 16 ઉપચારથી વિધિપૂર્વક તેમનું પૂજન કરવું, પછી મોદક અને ગોળમાં બનાવેલા તલના લાડુનું નૈવેદ્ય અર્પણ કરવું, ત્યાર પછી તાંબાના પાત્રમાં લાલ ચંદન દર્ભ ધરો એટલે કે દુર્વા ફૂલ ચોખા સમીપત્ર દહીં અને જળ એકઠા કરીને ચંદ્રમાને અર્ધ્ય આપવું, તે સમયે નીચેનો મંત્ર બોલો. ગણનારણવ માણિક્ય ચંદ્ર દાક્ષણી પતે ગૃહાણાર્ધ્યમ મયા દત્તમ ગણેશ પ્રતિરૂપક. નારદ પુરાણ પૂર્વ ભાગ ચાર અધ્યાય 113 શ્લોક સંખ્યા 77. ગગનરૂપી સમુદ્રના માણિક્યરૂપી ચંદ્રમા દક્ષકન્યા રોહિણીના પ્રિયતમ ગણેશના પ્રતિબિંબ તમે મારા દ્વારા અર્પણ કરેલો આર્ધ્ય સ્વીકાર કરો, તે શ્લોકનો અર્થ હતો. આ પ્રમાણે ગણેશજીના દિવ્ય તથા પાપનાશક અર્ધ્ય આપીને યથાશક્તિ ઉત્તમ બ્રાહ્મણોને ભોજન કરાવ્યા પછી સ્વયં પણ તેમની આજ્ઞા લઈને ભોજન કરે. હે બ્રહ્મન, આ પ્રમાણે કલ્યાણકારી સંકટ વ્રતનું પાલન કરીને મનુષ્ય ધનધાન્યથી સંપન્ન થાય છે, તે કદી કષ્ટમાં પડતો નથી. માઘ શુક્લ ચતુર્થીએ પરમ ઉત્તમ ગૌરીવ્રત કરવામાં આવે છે, તે દિવસે યોગીની ગણો સહિત ગૌરીજીની પૂજા કરવી જોઈએ. મનુષ્યને તેમાં પણ ખાસ કરીને સ્ત્રીઓએ કુંદ એટલે સફેદ ફૂલ, પુષ્પ, કંકુ, લાલ સૂત્ર, લાલ ફૂલ, મહાવર, લાક્ષારસ, ધૂપ, દીપ, બલી, ગોળ, આદુ, દૂધ, ખીર, નમક એટલે કે મીઠું અને પાલક વગેરેથી ગૌરીજીની પૂજા કરવી જોઈએ. પોતાના સૌભાગ્યની વૃદ્ધિને માટે સૌભાગ્યવતી સ્ત્રીઓ અને શ્રેષ્ઠ બ્રાહ્મણોની પણ પૂજા કરવી જોઈએ. ત્યાર પછી ભાઈ બંધુઓ સાથે સ્વયં ભોજન કરે. હે વિપ્રવર, આ સૌભાગ્ય તથા આરોગ્યપ્રદ ગૌરીવ્રત છે, સ્ત્રીઓ અને પુરુષોએ દરેક વર્ષે આ વ્રત કરવું જોઈએ. કેટલાક લોકો આને ઢુંઢી વ્રત કહે છે, કોઈ કોઈના મત પ્રમાણે આ વ્રતનું નામ કુંડ વ્રત છે, તો બીજા આને લલિતા વ્રત અથવા શાંતિવ્રત પણ કહે છે. હે મુનિ, આ તિથિએ કરેલું સ્નાન, દાન, જપ અને હોમ બધા જ ગણેશજીની કૃપાથી સદાને માટે 1000 ગણા થઈ જાય છે. ફાલ્ગુન માસની ચતુર્થીએ મંગલમય ઢુંઢીરાજ વ્રત હોય છે, તે દિવસે તલના પીઠાનું બ્રાહ્મણોને ભોજન કરાવીને વ્રતીએ સ્વયં ભોજન કરવું, ગણેશજીની આરાધનામાં સંલગ્ન થઈને તલનું જ દાન, હોમ અને પૂજન કરવાથી મનુષ્ય સોનાની ગણેશ મૂર્તિ બનાવીને યત્નપૂર્વક તેની પૂજા કરવી અને શ્રેષ્ઠ બ્રાહ્મણને તેનું દાન આપવું જોઈએ. આનાથી સમસ્ત સંપદાઓની વૃદ્ધિ થાય છે. હે વિપેન્દ્ર, જે કોઈ મહિનામાં ચતુર્થી તિથિએ રવિવાર કે મંગળવાર હોય તો તે વિશેષ ફળદાયી છે. શુક્લ કે કૃષ્ણ પક્ષની બધી ચતુર્થી તિથિઓમાં ભક્તિપરાયણ પુરુષે દેવેશ્વર ગણેશજીનું જ પૂજન કરવું જોઈએ. અધ્યાય 90 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.